શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 103 યોગ અને સાંખ્યનું સંક્ષિપ્ત વર્ણન. વ્યાસજી કહે છે, જે રીતે દુર્બળ મનુષ્ય પાણીના વેગમાં વહી જાય છે તે જ પ્રમાણે નિર્બળ યોગી વિષયોથી વિચલિત થઈ જાય છે. પરંતુ તે જ મહાન પ્રવાહને જેમ હાથી રોકી દે છે તેમ યોગનું મહાન બળ પ્રાપ્ત થતા યોગી પણ સમસ્ત વિષયોને રોકી લે છે, તેમના દ્વારા વિચલિત થતો નથી. યોગ શક્તિ સંપન્ન પુરુષો, સ્વતંત્રતાપૂર્વક સમસ્ત પ્રજાપતિઓ, મનુઓ તથા મહાભૂતોમાં પ્રવેશ કરી જાય છે. અમિત તેજસ્વી યોગીની ઉપર ક્રોધિત થયેલા યમરાજ, કાળ અને ભયંકર પરાક્રમ દેખાડનારા મૃત્યુનું પણ જોર ચાલતું નથી. તે યોગ બળથી પોતાના હજારો રૂપ બનાવી શકે છે અને તે બધા દ્વારા આ પૃથ્વી પર વિચરી શકે છે. પછી તેજને સમેટી લેનારા સૂર્યની જેમ તે બધા રૂપોને પોતાનામાં લીન કરીને ઉગ્ર તપસ્યામાં પ્રવૃત્ત થઈ જાય છે. બળવાન યોગી બંધન તોડવામાં સમર્થ હોય છે, તેનામાં પોતાને મુક્ત કરવાની પૂરી શક્તિ હોય છે. દ્વિજવરો, આમે યોગની સ્થૂળ શક્તિઓ કહી છે. હવે દ્રષ્ટાંતને માટે યોગથી પ્રાપ્ત થનારી થોડી સૂક્ષ્મ શક્તિઓનું વર્ણન કરીશ તથા આત્મ સમાધિ માટે જે ચિત્તની ધારણા કરવામાં આવે છે તેના વિશે પણ થોડાક સૂક્ષ્મ દ્રષ્ટાંત કહીશ. જે પ્રમાણે સદા સાવધાન રહેનાર ધનુર્ધર વીર ચિત્તને એકાગ્ર કરીને પ્રહાર કરવાથી લક્ષ્યને વિંધી નાખે છે, તે જ પ્રમાણે જે યોગી મનને પરમાત્માના ધ્યાનમાં પરોવે છે તે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરી લે છે. જેમ સાવધાન નાવિક સમુદ્રમાં પડેલી નાવને શીઘ્ર કિનારે લઈ આવે છે, તે જ પ્રમાણે યોગ અનુસાર તત્વને જાણનાર પુરુષ સમાધિ દ્વારા મનને પરમાત્મામાં જોડીને દેહનો ત્યાગ કર્યા પછી પરમધામને પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે સાવધાન સારથી ઉત્તમ ઘોડાઓને રથમાં જોડીને ધનુર્ધર શ્રેષ્ઠ વીરને તત્કાળ એના નિયત સ્થાન પર પહોંચાડી દે છે, તે જ પ્રમાણે ધારણાઓમાં ચિત્તને એકાગ્ર કરનાર યોગી લક્ષ્ય તરફ છૂટેલા બાણની જેમ શીઘ્ર પરમ પદને પ્રાપ્ત કરી લે છે. જે સમાધિ દ્વારા પોતાના આત્માને પરમાત્મામાં જોડીને સ્થિર ભાવમાં બેઠો રહે છે તેને અજર એટલે વૃદ્ધાવસ્થાથી રહિત પદની પ્રાપ્તિ થાય છે. યોગના મહાન વ્રતમાં એકાગ્રચિત રહેનાર જે યોગી નાભિ, કંઠ, પાર્શ્વભાગ, હૃદય, વૃક્ષસ્થળ, નાક, કાન, નેત્ર અને મસ્તક વગેરે સ્થાનોમાં ધારણા દ્વારા આત્માને પરમાત્મા સાથે યુક્ત કરે છે તે પર્વત જેવા મહાન શુભાશુભ કર્મોને પણ શીઘ્ર ભસ્મ કરી નાખે છે અને ઈચ્છા કરતા વેત ઉત્તમ યોગનો આશ્રય લઈને મુક્ત થઈ જાય છે. નિર્મળ અંતઃકરણના યતિઓ પરમાત્માને પ્રાપ્ત કરીને તદ્રુપ થઈ જાય છે, એમને અમૃત તત્વ મળી જાય છે, પછી તેઓ સંસારમાં પાછા આવતા નથી. બ્રાહ્મણો, આ જ પરમ ગતિ છે. જેઓ સર્વ પ્રકારના દ્વંદ્વોથી રહિત સત્યવાદી સરળ તથા સઘળા પ્રાણીઓ પર દયા કરનારા છે તે મહાત્માઓને જ આવી ગતિ પ્રાપ્ત થાય છે. મુનિઓ બોલ્યા, સાધુ શિરોમણી, દ્રઢતાપૂર્વક વ્રતનું પાલન કરનારા યતિઓ ઉત્તમ સ્થાન સ્વરૂપ ભગવાનને પ્રાપ્ત થઈને સુનિરંતર તેમનામાં જ રમણ કરતા રહે છે કે પછી એવું નથી? અહીં જે તથ્ય હોય એનું યથાર્થ વર્ણન કરો. આપના સિવાય બીજા કોઈને અમે આવો પ્રશ્ન પૂછી શકતા નથી. વ્યાસજીએ કહ્યું, મુનિવરો, તમે જે પ્રશ્ન કર્યો છે તે ઉચિત જ છે. આ વિષય બહુ અઘરો છે, એમાં વિદ્વાનોને પણ મોહ થઈ જાય છે. અહીં પણ જે પરમ તત્વની વાત છે તે કહું છું. આ વિષયમાં કપિલના સાંખ્ય મતનું અનુસરણ કરનારા મહાત્માઓનો વિચાર ઉત્તમ માનવામાં આવ્યો છે. દેહધારીઓની ઇન્દ્રિયો પણ પોતાના સૂક્ષ્મ શરીરને જાણે છે, કેમ કે તેઓ આત્માના કરણ છે અને આત્મા પણ એમના દ્વારા બધું જ જુએ છે. આત્મા સાથે સંબંધ ન હોય તો તેઓ લાકડા અને દિવાલની માફક જળ માત્ર છે તથા મહાસાગરમાં તેના તટની ભૂમિની જેમ નષ્ટ થઈ જાય છે. વિપ્રવરો, જ્યારે ઇન્દ્રિયોની સાથે દેહધારી જીવ સૂઈ જાય છે ત્યારે એનું સૂક્ષ્મ શરીર આકાશમાં વાયુની જેમ સર્વત્ર વિચરતું રહે છે. તે યથાયોગ્ય વસ્તુઓને જોતો, સ્મરણ કરતો, સ્પર્શ કરતો અને પહેલાની જેમ તે બધાનો અનુભવ કરે છે. બધી ઇન્દ્રિયો સ્વયં અસમર્થ હોવાના કારણે પોતપોતાના ગોલોકમાં વિલીન રહે છે. તેમની સૂક્ષ્મ ગતિનો આશ્રય લઈને આત્મા અવશ્ય સર્વત્ર વિચરે છે. સત્વ, રજસ, તમસ, બુદ્ધિ, મન, આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી આ બધાના ગુણોને વ્યાપ્ત કરીને ક્ષેત્રજ્ઞ આત્મા સગળા ક્ષેત્રોમાં વિચરણ કરે છે. જેમ શિષ્યો મહાત્મા ગુરુનું અનુસરણ કરે છે, તે જ પ્રમાણે ઇન્દ્રિયો ક્ષેત્રજ્ઞ આત્માનું અનુસરણ કરે છે. સાંખ્ય યોગીઓ પ્રકૃતિનું પણ અતિક્રમણ કરીને શુદ્ધ સૂક્ષ્મ પરાત્પર નિર્વિકાર સમસ્ત પાપોથી રહિત અનામય નિર્ગુણ તથા આનંદમય પરમાત્મા શ્રી નારાયણને પ્રાપ્ત થાય છે. વિપ્રવરો, આ જ્ઞાન જેવું બીજું કોઈ જ્ઞાન નથી. આ વિષયમાં તમારે સંદેહ કરવો ન જોઈએ. સાંખ્ય જ્ઞાન સૌથી ઉત્કૃષ્ટ માનવામાં આવ્યું છે. એમાં અક્ષર, ધ્રુવ તથા પૂર્ણ સનાતન બ્રહ્મનું પ્રતિપાદન થયું છે. એ બ્રહ્મ આદિ, મધ્ય અને અંતથી રહિત, દ્વંદ્વથી અતીત, સનાતન, કુટસ્થ અને નિત્ય છે એવું શાંતિ પરાયણ વિદ્વાન પુરુષોનું કથન છે. એનાથી જગતની ઉત્પત્તિ અને પ્રલય વગેરે સગળા વિકારો થાય છે. ગૂઢ તત્વની વ્યાખ્યા કરનાર મહર્ષિઓએ શાસ્ત્રોમાં આવું જ વર્ણન કર્યું છે. સૌ બ્રાહ્મણો, દેવતાઓ, વેદો અને સામવેતા પુરુષોએ એ જ અનંત, અચ્યુત, બ્રાહ્મણ ભક્ત અને પરમદેવ પરમેશ્વરની પ્રાર્થના અને તેમના ગુણોનું ચિંતન કરતા રહે છે. બ્રાહ્મણો, મહાત્મા પુરુષોમાં, વેદોમાં, સાંખ્ય અને યોગમાં તથા પુરાણોમાં જે ઉત્તમ જ્ઞાન જોવા મળે છે તે બધું સાંખ્યમાંથી જ આવેલું છે. મોટા મોટા ઇતિહાસોમાં યથાર્થ તત્વનું વર્ણન કરનારા શાસ્ત્રોમાં તથા આ લોકમાં જે કંઈ પણ જ્ઞાન શ્રેષ્ઠ પુરુષોના જોવામાં આવ્યું છે તે બધું સાંખ્ય થકી જ પ્રાપ્ત થયું છે. પૂર્ણ દ્રષ્ટિ, ઉત્તમ બળ, જ્ઞાન, મોક્ષ તથા સૂક્ષ્મ તપ વગેરે જેટલા પણ વિષય જણાવવામાં આવ્યા છે તે બધાનું સાંખ્ય શાસ્ત્રમાં યથાવત વર્ણન કરવામાં આવ્યું છે. સાંખ્ય જ્ઞાની સદા સુખપૂર્વક કલ્યાણમય બ્રહ્મને પ્રાપ્ત થાય છે. એ જ્ઞાનને ધારણ કરીને પણ મનુષ્ય કૃતાર્થ થઈ જાય છે. સાંખ્યનું જ્ઞાન અત્યંત વિશાળ અને પરમ પ્રાચીન છે. એ મહાસાગર જેવું અગાધ, નિર્બળ અને ઉદાર ભાવથી પૂર્ણ છે. આ અપ્રમેય જ્ઞાનને ભગવાન નારાયણ જ પૂર્ણ રૂપે ધારણ કરે છે. મુનિવરો, આ મેં તમારી સામે પરમ તત્વનું વર્ણન કર્યું. આ સમગ્ર પુરાતન વિશ્વ ભગવાન નારાયણમાંથી જ પ્રગટ થયું છે. તેઓ સૃષ્ટિકાળે સંસારનું સર્જન અને યથા સમયે તેનો સંહાર કરે છે. અધ્યાય 103 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.